અને જ્યારે હનુમાનજી આ જોયું કે હવે જેણે બ્રહ્માસ્ત્ર પ્રયોગ કર્યો છે એને પોતાને જ બ્રહ્માસ્ત્ર પર વિશ્વાસ નથી, તો પછી એ બ્રહ્માસ્ત્ર બ્રહ્મનો અસ્ત્ર ન રહી ગયો, એ તો બ્રહ્માસ્ત્ર થઈ ગયો. એટલે બ્રહ્માસ્ત્રને સાંકળ બંને તોડીને પાછા છૂટા થઈ ગયા. તો બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્તો તદિહન વિહતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ. તેથી વેદાંતદેશિક નિષ્કર્ષમાં કહે છે કે અહીંયા સર્વધર્માન પરિત્યજ્યમાં આજ્ઞા સિદ્ધ જે ધર્મ છે તેને છોડવાની વાત નથી, પણ મનગમતા ધર્મોને તમે તમારા સાધનના પૂરક તરીકે, ધીરુભાઈ ધમપછાડ તરીકે, કોઈ પણ મનગમતા સાધનોને સાધન માન લઈને, જેમ આપણે ત્યાં તનુવિત્તજા વગેરે જે 3-4 દિવસથી હું કહી રહ્યો છું કે મનગમતા સાધનોને આપણે સાધન માની લીધા, એવી રીતે મનગમતા સાધનોને સાધન માનીને નહીં ચાલો. જે આજ્ઞાદિ સિદ્ધ ધર્મ છે એને તો પાલવાનું છે, પણ મનગમતા સાધનોને સાધન તરીકે સ્વીકારીને નહીં ચાલો. એ મૂળ વાત અહીંયા કહેવામાં આવી છે, એમ વેદાંત દેશિકે તે વખતે નિષ્કર્ષ આપ્યો. 800 વર્ષ અગાઉ જૂની આ વાત છે, રામાનુજ સંપ્રદાયના શ્રી વેદાંત દેશિક. તે શ્લોક મહાપ્રભુજીને ગમ્યો અને મહાપ્રભુજીએ પણ એ શ્લોકને સ્વીકાર્યો છે, જે આપણે ત્યાં ન્યાસાદેશ તરીકે, મહાપ્રભુજીના સિદ્ધાંત તરીકે લેવામાં આવે છે, અને શ્રી પ્રભુચરણે ગુસાઈજી એના ઉપર વ્યાખ્યા પણ કરી છે. અને આ આખા શ્લોકની વ્યાખ્યામાં પ્રભુચરણે વેદાંતદેશિકનો જે પોતાનો અભિગમ છે પોતાના શ્લોકમાં, એના કરતાં નોખો અભિગમ, પુષ્ટિમાર્ગી અભિગમ પ્રકટ કર્યો છે શ્રી ગુસાઈજીએ. અને હું એ મતનો ખરો કે વચન વક્તાના તાત્પર્યને અનુલક્ષીને હોઈ શકે છે, પણ ઘણી વખતે વચનોમાં પોતાનામાં એટલું ગાંભીર્ય હોય છે કે સામાન્ય માણસને જે ન સ્ફૂરતું હોય તે તાત્પર્ય પણ જે સમજી શકે છે, એ વચનની ગહેરાઈમાં ઉતરી શકવાની જેનામાં સામર્થ છે એ એમાં એનું તાત્પર્ય શોધી શકે છે. એવી રીતે શ્રી ગુસાઈજીએ વેદાંત દેશિકના તાત્પર્યથી અતિરિક્ત તાત્પર્ય પણ શ્રી મહાપ્રભુજીના તાત્પર્ય રૂપે, અને એ છૂટ ગુસાઈજીએ શા માટે લીધી, એ વાત બાવા ખાસ દેખને કી હૈ. એટલા માટે નહીં કે વેદાંત દેશિકનો શ્લોક નથી અને મહાપ્રભુજીનો આ શ્લોક છે એવી ગુસાઈજીને ભ્રમણા હતી, પણ ગુસાઈજી સામે ક્લિયર કટ એક પિક્ચર છે કે મહાપ્રભુજીએ આ શ્લોક સ્વીકાર્યો છે વેદાંત દેશિકનો. તો મહાપ્રભુજીનો અભિગમ શું હશે, અને તે મહાપ્રભુજીનો અભિગમ પ્રકટ કરવા માટે ગુસાઈજીએ વેદાંત દેશિકના તાત્પર્યથી નોખું તાત્પર્ય પાછો ન્યાસાદેશ વિવરણમાં પ્રકટ કર્યું છે. હમણાં આપણી પાસે એ પ્રસંગ નથી કે એના તાત્પર્ય એ ન્યાસાદેશ વિવરણનો આપણે અહીંયા વિચાર કરીએ, પણ મૂળમાં એક આ બધી વસ્તુઓના નિષ્કર્ષ રૂપે પોતે વેદાંત દેશિકે વૈષ્ણવ તંત્રમાં વર્ષો અગાઉ કહેવાયેલી વાતો ને વેદાંત દેશિકે રિપીટ કરી, અને જે વેદાંત દેશિકે રિપીટ કરી એ પાછી મહાપ્રભુજીએ આપણી પંચશ્લોકીમાં વર્બેટમ સ્વીકારી છે ન્યાસાદેશના અનુસંધાનમાં જ. અને તે અનુસંધાનમાં પેલું છે ને સંગત સર્વાત્માના ત્યાજ્ય સચે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસ ભર્તૃત્વ વર્ણન તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડ્વિધા શરણાગતિ. અહીંયા પણ એ વચન આપવામાં આવ્યો છે, પુષ્ટિ શરણમાં ત્યાજ્ય ગ્રાહ્યનો વિવેક બતાવનાર 6 કર્તવ્યનો ઉપદેશ, શરણાગતોએ 6 બાબતો અનુસરવી જોઈએ, પ્રભુને અનુકૂળ રહેવાનો નિર્ધાર, ભગવત પ્રતિકૂલનો પરિત્યાગ, પ્રભુ બધું જ કરશે એવો દૃઢ વિશ્વાસ, સ્વામી તરીકે શ્રી કૃષ્ણનું વર્ણન, આત્મા આત્મી સર્વસ્વનું શ્રી કૃષ્ણને નિવેદન અને દૈન્ય. આ 6 ધર્મો શરણાગતિના અંગ તરીકે પ્રાપ્ત થયેલા ધર્મો છે. આ ધર્મો ત્યાગની આજ્ઞા સર્વધર્માન પરિત્યજ્યમાં નથી, આ સિવાયના બીજા ધર્મોના ત્યાગની આજ્ઞા શરણાગતિ સર્વધર્માન પરિત્યજ્યમાં છે એવો અભિગમ શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યો છે કે આ ધર્મોનો. અને એ વાત વેદાંતદેશિકે પણ નિષ્કર્ષમાં કહી છે, કેમ કે ન્યાસાદેશિષુ ધર્મ ત્યજન વચન તો કિંચનાધિક્રિયોક્તામાં આટલા બધા જો વિકલ્પો હોય તો પાછો એ મુદ્દો તો રહે ને, તો પછી સાચું શું? એ ચિંતા આપણને થશે. એટલે સાચું શું એ કહેવાનો જ્યારે પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે વેદાંત દેશિકે પોતે આ છ ષડવિધા શરણાગતિનો રામાનુજાચાર્યની પરંપરાથી આવેલો ઉપદેશ કે શરણાગતિના જે અંગભૂત છ ધર્મો છે એ ધર્મોના ત્યાગની આજ્ઞા સર્વધર્માન પરિત્યજ્યમાં નથી, પણ આ સિવાયના બીજા ધર્મોના ત્યાગની આજ્ઞા નથી, ત્યાગની અનુજ્ઞા છે. આજ્ઞા અને અનુજ્ઞામાં થોડોક અંતર રહેલો છે, કેમ કે જો ત્યાગની આજ્ઞા હોય તો નિષેધ કહેવાય, તો એ નિષિદ્ધ થઈ જાય, અને નિષેધ થાય તો જે આજ્ઞા છે તેનો નિષેધ થયો તો એ વિકલ્પ થઈ ગયો શાસ્ત્રના હિસાબે. કોઈક વસ્તુની આજ્ઞા પણ હોય ને કોઈકનો નિષેધ પણ હોય તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો. આજના તારીખમાં વૈષ્ણવ એમ જ કરે છે, મને આવીને પૂછશે કે આમ થાય, હું કહું ન થાય, પછી બીજા બાલકને પૂછશે આમ થાય, હવે મને તો બતાવે જ નહીં કે એ મને પૂછીને આવ્યા છે એવું શરદ બાવાને બતાવે નહીં, હવે શરદ બાવા કોઈ બીજા અર્થમાં એને લઈને કહી દે કે હા થાય, હવે વૈષ્ણવ તરત સમજી જાય કે એક બાલક હા કહે છે ને એક બાલક ના કહે છે, એટલે મન ફાવે તેમ કરો. કેમ કે વિધાન પણ છે ને નિષેધ પણ છે. હું જયપુર ગયો ત્યાં મને આ રહસ્ય જાણવાનું મળ્યું. ખરેખર એક ભાઈને ત્યાં મહાપ્રભુજી ગુસાઈજીના નિધિ બિરાજે છે અને સેવાના બહુ રાજસી પ્રકાર છે, તો એમણે મને કહ્યું કે અમારા ત્યાં એવો પિતાજીના કાળથી નિયમ ચાલી આવ્યો છે કે જે બાલક ઘરમાં પધારે અને સેવા કરતી વખતે જે આજ્ઞા કરે તે આજ્ઞાને તરત અનુસરવી તેમની સામે, એ પધારે પછી આપણે જેમ કરતા હોઈએ તેમ કરવાનું. કેમ કે બધા લોકો એક જેવી આજ્ઞા કરતા નથી, કોઈ કહે છે જારી અહીંયા પધરાવી, કોઈ કહે છે અહીંયા પધરાવી, કોઈ કહે છે અહીંયા પધરાવી, હવે આપણે કઈ આજ્ઞાનું અનુસરવું કરવું? તો એમણે એક નિષ્કર્ષ કાઢ્યો કે આપણે જે કરતા હોઈએ તે કરવું, પણ કોઈ બાલકનો અપમાન ન કરવો. જે બાલક જે વખતે જે આજ્ઞા કરે તે આજ્ઞાનું તેની સામે અનુસરણ કરીને પધારે પછી આપણા પાછળ પૂંછડી જેવો વાંકીની વાંકી જ રહે. પછી એમણે કહ્યું કે આપ કંઈ આજ્ઞા કરો. મેં કીધું ના, મારે આજ્ઞા કરવાની હિંમત જ ભાંગી ગઈ આવા તમારો અભિગમ સાંભળીને, હવે મારે કશી આજ્ઞા કરવાનો પ્રસંગ જ નથી રહી ગયો. જોકે મને ક્યારે કાંઈ એવું કંઈ ત્રુટિ દેખાણી પણ નહોતી ત્યાં, પણ હિંમત જ કેવી રીતે પડે? જો મને કેમ કે પહેલાંથી જ એમણે સૂચના આપી દીધી કે જે આજ્ઞા આપ કરશો તે અમે આપની હાજરીમાં અનુસરવા બંધાયેલા છીએ, અને ગયા પછી તો અમારે જેમ થતું આવ્યું છે તેમ જ થતું રહેશે. સરપંચ કા હુકમ સિર માથે પર નાલા તો અહીં સે બહેગા. તો સરપંચ કા સિર હુકમ સિર માથે પર નાલા અહીં સે બહેગા, એવો જે અભિગમ છે તે અભિગમના સંદર્ભમાં આપણે એમ કહેવાનું રહ્યું કે આજ્ઞામાં અને નિષેધ બંને એક સાથે થાય તો માણસને છૂટો દોર મળે. એટલે વેદાંત દેશિક એમ કહે છે કે ના, એવું નથી. આજ્ઞા અને નિષેધ, જેનો નિષેધ છે તેનો આજ્ઞા ન હોઈ શકે, જેને આજ્ઞા છે તેનો નિષેધ ન હોઈ શકે. એટલે આપણે અહીંયા વ્યવસ્થા કરવી પડશે, અને વ્યવસ્થા એ કે શરણાગતિના ધર્મમાં આ ધર્મનો ત્યાગની આજ્ઞા નથી, આ સિવાયના ધર્મના ત્યાગની આજ્ઞા છે શરણાગતિ ધર્મમાં. જેમ સંન્યાસી માટે એક ગામમાં એક રાતથી વધારે ન રહેવું એને આ નિષેધ છે કે એક ગામમાં એક રાતથી વધારે ન રહેવું, આજે આ ગામમાં છો તો કાલે બીજા ગામમાં જાઓ, સંન્યાસી માટે એવી આજ્ઞા છે. પણ એ આજ્ઞા ગ્રહસ્થને લાગુ નથી થતી. ગ્રહસ્થે એક ગામમાં આખી જિંદગી રહી શકે છે. તો એ આ જે નિષેધ છે એ કોઈકને ઉદ્દેશીને છે, અને જે છૂટ છે તે કોઈકને ઉદ્દેશીને છે. એવી રીતે શરણાગતિને જીવને બીજા ધર્મોની ત્યાં બીજા ધર્મો ન પલાતા હોય તો છૂટી જવાય તો કંઈ ચિંતાની વાત નથી, એની છૂટ છે. પણ જે શરણાગત નથી તેના માટે મોટી જિમ્મેદારી આવે છે કે શાસ્ત્રોએ કહેલા બધા ધર્મો એને પાલવા પડશે, એક એવો અભિગમ છે. અને તે અભિગમ મુજબ શરણાગતિમાં આ ધર્મોનો નિષેધ છે ને આ ધર્મોનો નિષેધ નથી. રહી વાત સર્વાત્મના શરણાગતિની, તો જેવી રીતે બધા વક્તાઓએ કહ્યું, મને ખૂબ જ ગમી બધા જ જે વિવેચનો થયા, વ્યવસ્થિત થયા વિવેચનો, સર્વાત્માના ઘણા બધા અર્થ હોઈ શકે છે, ફલાત્માના શરણાગતિ, સાધનાત્માના શરણાગતિ, અથવા કાય વાણી મનથી થતી શરણાગતિ સર્વાત્માના શરણાગતિ છે. ઝાલાએ બહુ સુંદર વાત બતાવી કે સર્વાત્માના શરણાગતિનો એક રેફરન્સ એ થઈ શકે કે પ્રભુને ગતિર્ભરતા, પ્રભુ સાક્ષી નિવાસ શરણમ, એ છ ઢંગથી એને સ્વરૂપને, એવા સ્વરૂપને સામે શરણાગત થવું, અથવા એ છ સ્વરૂપના સંદર્ભમાં આ જે છ સ્વરૂપ છે શરણાગતના જીવના ધર્મ તરીકે કે પ્રભુને અનુકૂળ રહેવાનો નિર્ધાર, પ્રતિકૂળનો પરિત્યાગ, પ્રભુ જ બધું કરશે એવો દૃઢ વિશ્વાસ, સ્વામી તરીકે શ્રી કૃષ્ણનું વર્ણન, આત્મા આત્મી સર્વસ્વનું શ્રી કૃષ્ણને નિવેદન અને દૈન્ય, એ પણ શરણાગતિના અંગ તરીકે, જીવનો ધર્મ તરીકે પ્રાપ્ત થાય છે. કે જીવે શું કરવું શરણાગત થયા પછી, આજે આપણે એક મોટો મુદ્દો આ સતાતો રહે છે કે શરણાગતિને આપણે એકદમ જો કે મારે ન ચર્ચા કરવી જોઈએ, પણ હું બહુ નાનો હતો તે વખતની વાત છે કે કોઈ ગામમાં મારે જવાનો પ્રસંગ થયો. તે ગામમાં કોઈક એક સ્ત્રી પોતાના પતિને છોડીને બીજાના પતિ સાથે રહેતી હતી. એ ઘરમાં મારી પધરાવણી થઈ. એ બધી સ્ત્રીઓ આપસમાં હસી હસીને એને ઉદ્દેશીને કહેતી હતી કે આ કોઈક વિલક્ષણ બાઈ છે, કંઠી પહેરે છે, આમ કરે છે, તેમ કરે છે. અને હું તો નાનો એટલે બધી ચર્ચા તે વખતે સમજી ન શક્યો, પણ પાછળથી મને એનું સમાકલન થયું કે પોતાના પતિને છોડીને બીજાના સાથે રહેતી હતી. અને એ બાઈનો અભિગમ એ હતો કે મેં તો કંઠી બાંધી છે શરણની, એટલે પ્રભુ મારા રક્ષક છે જ ને છે, એમાં ચિંતા કરવાની સાચું છે, પતિ સાથે રહું કે પરાય સાથે રહું. અને એ બધી સ્ત્રીઓ એની પછી મજાક ઉડાવતી હતી. તે વખતે મને બહુ બહુ નાનો હતો, 5-1 વર્ષનો હશે કે 6 વર્ષનો, મને તે વખતે બધી વાત સમજ ના પડી, પણ બહુ પાછળથી એ રહસ્ય ખુલ્યું કે અંદર આ એકબીજાનો ઉપવાસ આ હેતુથી ચાલતો હતો. અને પહેલી એમ દમખમથી કહેતી હતી કે મારે શું ચિંતા કરવાની, કંઠી પહેરી છે કે નહીં, તમને લોકોને વિશ્વાસ નથી પ્રભુ ઉપર, મને પ્રભુ પર વિશ્વાસ છે, આની સાથે રહું કોની સાથે રહું. મને સમજ નહોતું પડતું કે આની ઓનો મતલબ શું હશે, પણ એ પછી બાદી બીજી સ્ત્રીઓ હશે અને હું નાનો એટલે સમજી ન શક્યો કે લફડો શું અહીંયા થઈ રહ્યો છે. પણ તે વખતનો સંસ્કાર મનમાં રહ્યો કે કોઈક શરણાગતિનો એવો વિલક્ષણ પ્રકાર છે કે આની ઓની બંની સાથે રહી શકતા હોય છે કોઈક લોકો, અને પાછા શરમાતા નથી, ગભરાતા નથી, અને દમખમથી દમથી કહે કે ના ના, અમે શરણાગત જીવ છીએ, અમારે ચિંતા કરવાની છે નહીં. હોય નવરત્નમાં મહાપ્રભુજી ના કહી છે ચિંતા કાપી ન કર્યા, એટલે અમે કોઈ ચિંતા કરતા જ નથી, શ્રી કૃષ્ણ શરણમમ. તે વખતે મને આ પંક્તિઓનો તે વખતે અર્થ નહોતો, પણ બહુ બાદમાં પછી મને બધી સ્ટોરી સમજમાં આવ્યા પછી લફડો સમજાયો કે એકચ્યુઅલી લફડો શું હતો. એટલે મારો કહેવાનો મુદ્દો શું કે જે શરણાગતના ધર્મો છે એ તો પાલવાના હોય, અને એ પાલવાનો આપણે એક વખતે જો નિર્ધાર પાકો કરીએ તો અહીંયા જ વાત થઈ ગઈ કે પ્રભુને અનુકૂળ રહેવાનો નિર્ધાર અને ભગવત પ્રતિકૂળનો પરિત્યાગ. જે પ્રભુને જે પ્રતિકૂળ હોય કૃષ્ણને ભજતા તેને વળગવું વ્યર્થ, અવસર એળે જાય છે આપણો મહાદુર્લભ વિન અર્થ. તો દયારામભાઈ જે કહે છે તો જે પ્રતિકૂળ હોય કૃષ્ણને ભજતા તેને વળગવું વ્યર્થ, એ જે વળગણ છે એનાથી તો આપણને બહાર નીકળવું જ પડશે. જેમ બિલાડીના ઉદાહરણમાં પેલું બિલાડીનું બાળક, માં જ્યારે એને લઈ જાય છે ત્યારે સર્વથા એને અનુકૂળ નિશ્ચેષ્ટ થઈ જાય છે, નિશ્ચેષ્ટ થઈને રહે છે એટલે બિલાડી એને લઈ જઈ શકે છે. એ પોતાની ચેષ્ટા શરૂ કરે તો પછી ગડબડ થઈ જાય. એટલે શરણાગતિમાં શરણાગતિના અનુકૂળ ધર્મોને અનુસરવો એનો ત્યાગ નથી, પણ શરણાગત સિવાયના જે બીજા ધર્મો છે એ ધર્મોનો ત્યાગ આ શરણાગત જીવોને કરવાની છૂટ છે. આજ્ઞા નથી, છૂટ છે, ન પાલતા હોય તો ચિંતાની વાત નથી. એ ભાગવતના થી આપણે તુલના કરીએ, વ્યાખ્યા કરીએ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજાની, જ્યારે ઉદ્ધવને ભગવાને કહ્યું કે પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ શ્રોતવ્યમ શ્રુતમેવ ચ મામેકમેવ मामेकमेव शरणम आत्मानम सर्वदेहिनाम याहि सर्वात्म भावेन मयास्या ह्यकुतो भयम्। तू मारे एक शरण में आओ, श्रोतव्य श्रुत प्रवृत्ति निवृत्ति बधाने छोड़ी ने, तो ए जे शरणागति नो अर्थ है एमा प्रवृत्ति निवृत्ति बने ने छोड़वानो विधान है। पण पाछे त्यां पण एज वस्तु है कि कई प्रवृत्तिओ ने छोड़वी, कई निवृत्ति ने छोड़वी, कि जे शरणागति थी धर्म थी अतिरिक्त प्रवृत्ति ने छोड़वी अने शरणागति ना विरोधी थती जे निवृत्तिओ है तेने छोड़वी। शरणागति ने अनुकूल जे प्रवृत्ति है ते तो करवी ज, अने शरणागति ने प्रतिकूल जती जे निवृत्तिओ है एने पण बचवू जोईए। एज महाप्रभुजीए आदर्श पकड़ी ने स्वधर्मा चरणम शक्त्या विधर्माच्च निवर्तनम इंद्रियाश्च विनिग्रह सर्वथा न त्रयम त्यजेत में पाछू समराइज कर्यु छे। एटले शरणागत करवाथी बधी छूटो मली जती होय छे एवुं मानवुं व्यर्थ छे, अने